વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડ 35મો સર્ગ. તારાએ લક્ષ્મણને યુક્તિસંગત વચનો દ્વારા શાંત કરવા. સુમિત્રા કુમાર લક્ષ્મણ પોતાના તેજના કારણે જાણે ઝળહળી રહ્યા હતા. તેઓ જ્યારે ઉપરની વાત કહી ચૂક્યા ત્યારે ચંદ્રમુખી તારાએ એમને કહ્યું, કુમાર લક્ષ્મણ, તમારે સુગ્રીવને આવી વાત ન કરવી જોઈએ. એ વાનરોના રાજા છે, તેથી એમના પ્રત્યે કઠોર શબ્દ બોલવા ઉચિત નથી. ખાસ કરીને તમારા જરા સુહૃદના મુખે તો એ કદાપી કટુવચન સાંભળવાના અધિકારી નથી. વીર કવિરાજ સુગ્રીવ ન કૃતજ્ઞ છે, ન સટ છે, ન ક્રૂર છે, ન અસત્યવાદી છે કે ન કુટિલ પણ છે. વીર લક્ષ્મણ, શ્રી રામચંદ્રજી આમનો જે ઉપકાર કર્યો છે યુદ્ધમાં બીજા માટે દુષ્કર છે, એને આ વીર કપિરાજે વિસાર્યો નથી. શત્રુઓને સંતાપનાર સુમિત્રાનંદન શ્રી રામચંદ્રજીના કૃપા પ્રસાદથી જ સુગ્રીવ વાનરોના અક્ષય રાજ્ય યશ રૂમા તથા મને બધાને પ્રાપ્ત કર્યા છે. પહેલાં એમણે ભારે દુઃખ વેટ્યું છે, હવે આ ઉત્તમ સુખને પ્રાપ્ત કરીને એમાં એવા તલ્લીન થઈ ગયા છે કે એમને મળેલા સમયનું ભાન ન રહે. જેમ વિશ્વામિત્ર મુનિને મેનકામાં આસક્ત થઈ જવાના કારણે સમયનું ભાન રહ્યું ન. મેનકા અને વિશ્વામિત્રનો પ્રસંગ છે બાલકાંડના 63મા સર્ગમાં છે. વધુ વિગત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. લક્ષ્મણ કહે છે કે ધર્માત્મા મહામુનિ વિશ્વામિત્રે ધૃતાચી એટલે કે મેનકા નામની અપ્સરામાં આસક્ત થવાના કારણે 10 વર્ષના સમયને 1 દિવસ માન્યો હતો. કાળનું જ્ઞાન રાખનારામાં શ્રેષ્ઠ મહાતેજસ્વી વિશ્વામિત્રને પણ જ્યારે ભોગાસક્ત થતાં કાળનું જ્ઞાન રહ્યું નહીં ત્યારે બીજા સામાન્ય પ્રાણીને કઈ રીતે રહી શકે છે. કુમાર લક્ષ્મણ, આહાર, નિંદ્રા અને મૈથુન આદિ જે શરીરના ધર્મો છે, જે પશુઓમાં પણ સમાન રૂપે જોવા મળે છે, એમનામાં સ્થિત થયેલા આ સુગ્રીવ પ્રથમ તો ચિરકાળ સુધી દુઃખ ભોગવવાના કારણે થાકેલા, અસ્વસ્થ અને ખિન્ન હતા. હવે ભગવાન શ્રીરામની કૃપાથી એમને જે કામ ભોગ પ્રાપ્ત થયા છે એમનાથી હજુ સુધી એમને તૃપ્તિ થઈ નથી, તેથી એમનાથી થોડી અસાવધાની થઈ ગઈ. આથી પરમ કૃપાળુ શ્રી રઘુનાથજીએ એમનો આ અપરાધ ક્ષમા કરવો જોઈએ. તાત લક્ષ્મણ, તમારે યથાર્થ વાત જાણ્યા વિના સાધારણ મનુષ્યની જેમ એકાએક ક્રોધને અધીન થવું ન જોઈએ. પુરુષ પ્રવર, તમારા જેવા સત્વગુણ સંપન્ન પુરુષો વિચાર કર્યા વિના જ એકદમ રોષને અધીન થતા નથી. ધર્મજ્ઞ, હું એકાગ્ર હૃદયથી સુગ્રીવ માટે તમારી પાસે કૃપાની યાચના કરું છું. તમે ક્રોધથી ઉત્પન્ન થયેલા મહાન શોભનો પરિત્યાગ કરો. મારો તેવો વિશ્વાસ છે કે સુગ્રીવ શ્રી રામચંદ્રજીનું પ્રિય કરવા માટે રૂમાનો મારો, કુમાર અંગદનો અને ધનધાન્ય અને પશુઓ સહિત સમગ્ર રાજ્યનો પણ પરિત્યાગ કરી શકે છે. સુગ્રીવે અધમ રાક્ષસનો વધ કરીને શ્રીરામને સીતા સાથે એ રીતે મેળવી દેશે જેમ ચંદ્રમાનો રોહિણી સાથે સહયોગ થયો હતો. એવું કહેવાય છે કે લંકામાં 100,000 કરોડ, 36 અયુત, 36,000 અને 3600 રાક્ષસ રહે છે. આધુનિક ગણતરી મુજબ આ સંખ્યા 10,03,99,600 થાય છે. સતકોટી સહસ્ત્રાણી લંકાયામ અખિલ રક્ષસામ અયુતાની ચ ષટ ત્રિશસ્ત્ર ખાણી સતાની ચ, એટલે કે લંકામાં 100,000 કરોડ, 36 અયુત, 36,000 અને 3600 રાક્ષસ. તે બધા જ રાક્ષસો ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા તથા દુર્જય છે. એ બધાનો સંહાર કર્યા વિના મિથિલેશ કુમારીનું અપહરણ કરનારા કરનારા રાવણનો વધ થઈ શકે એમ નથી. લક્ષ્મણ, કોઈની સહાયતા લીધા વિના એકલા કોઈ વીર દ્વારા ન તો એ રાક્ષસનો રંગ સંગ્રામમાં વધ થઈ શકે વધ કરી શકાય છે કે ન ક્રૂર કર્મા રાવણનો પણ. તેથી સુગ્રીવની સહાયતા લેવાની બહુ જરૂર છે. વાનરરાજ વાલી લંકાના રાક્ષસની સંખ્યા જાણતા હતા. એમણે જ મને આ ગણતરી કહી હતી. રાવણે આટલી મોટી રાક્ષસોની સેનાનો સંગ્રહ કઈ રીતે કર્યો એ હું જાણતી નથી, પરંતુ આ સંખ્યા મેં એમના મુખેથી સાંભળી હતી. એ તમને અત્યારે જણાવી રહી છું. તમારી સહાયતા માટે સુગ્રીવે ઘણા શ્રેષ્ઠ વાનરોને યુદ્ધ માટે અસંખ્ય વાનર વીરોની સેના એકત્ર કરવા માટે મોકલી દીધા છે. વાનરરાજ સુગ્રીવ એ મહાબળી અને પરાક્રમી વીરોના આવવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. તેથી ભગવાન શ્રીરામનું કાર્ય સિદ્ધ કરવા માટે તો નગરની બહાર નીકળી શક્યા નથી. સુમિત્રાનંદન, સુગ્રીવે બધાને એકઠા થવા માટે પહેલેથી જ જે અવધિ નિશ્ચિત કરી રાખ્યો છે એ મુજબ એ સમસ્ત મહાબળી વાનરોએ આજે જ અહીં આવવું જોઈએ. શત્રુદમન લક્ષ્મણ, આજે તમારી સેવામાં કોટી સહસ્ત્ર, 10 અરબ રીંછ, 100 કરોડ એટલે કે 1 અરબ લંગૂર તથા બીજા પણ વધી ગયેલા તેજના અનેક કરોડ વાનરો આવી જશે. તેથી તમે ક્રોધનો ત્યાગ કરી દો. તમારું મુખ ક્રોધથી તમતમી ઉઠ્યું છે અને આંખો ક્રોધથી લાલ થઈ ગઈ છે. આ બધું જોઈને સુગ્રીવની પત્નીઓ એવી અમને શાંતિ મળતી નથી. અમને બધાને પહેલાના ભય વાલીવત જેવો જ કોઈક અનિષ્ટની આશંકા થઈ રહી છે. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 35મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.